जड़े छूटेगा कुछ नहीं है, प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ, व्यक्ति या ना थी जानना चाहता हूँ। ભારત દેશ મે દર્શન ચાલુ હો જાય કે સબકો શ્રદ્ધા દર્શન જ્ઞાન વિજ્ઞાન તો હૈ આપણી પાસ તો ફિર સબકા ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप नया मंदिर बना रहे हैं, इसमें सुमंदर स्वामी भी होंगे, वासुदेव भी होंगे और शिव भी होंगे, तो फिर एक नया और खड़ा हो जाएगा दादा के नाम से, फिर एक नया रूप और आ जाएगा सामने, और जो श्रद्धा चल रही है कि वो नई श्रद्धा और हो जाएगी। क्या आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है, तो फिर नई श्रद्धा के नाम से नया उसको किया जा रहा है? यही काले आगे भी बात करी रहे कि सिमंदर स्वामी नु वासुदेव नु अने शिव नु मंदिर सवाल छे, तो के आ कछे के दादा भगवान नाम थी एक नवू उभू थाय कछे, अने एक नई श्रद्धा लोको मा उभी थाय, क्योंकि दादा भगवान तो अंदर छे। दादा भगवान लेवा देवा नहीं, દાદા ભગવાન ખ્યાલ હે તો મોક્ષ મે જાને વાલા હે, ઇધર ક્યા કરેગા વો, આપ વો તો વ્યવહાર હે, વો મંદિર હે ને વ્યવહાર હે, ઇતને નીચે વાલે કો કોઈ જરૂરત નહીં, તો દાદા ભગવાન કે નીચે વાલે ને એસા કિયા ના કે લોગ ઉસકો ફિર વ્યવહાર હે કરેંગે, નીચે માનને વાલે ને એસા કિયા હે વ્યવહાર કા પ્રવર્તન, નિશ્ચય માનને વાલે ને એસા વ્યવહાર કા પ્રવર્તન કિયા હૈ ના, વ્યવહાર સે નિશ્ચય હોતા હૈ, મતલબ વ્યવહાર પહેલા હોના ચાહીએ, વ્યવહાર સે તો પુણ્ય પ્રાપ્તિ હોતા હૈ, જીસે આગે ચલતા હૈ થોડે થોડે થોડે થોડે, અરે અહીં તો તીર્થંકર તો સહી હૈ, તીર્થંકર નહીં વિનય તીર્થંકર બિના ક્યા દૂસરા તીર્થંકર કોઈ હૈ નહીં, તીર્થંકર સે જબ આપ યહાં સે સાક્ષાત કરતે હૈ તો સબ યહીં સે કર સકતે હૈ, તીર્થંકર સે જબ આપ હમારા સંબંધ હોગા તીર્થંકર કે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો, સીધું ત્યાંથી જ કરાવી શકો છો, તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની, સિમંદર સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે ડાયરેક્ટ કરાવો છો, તો પછી આવું અહિયાંથી કરાવવાની જરૂર છું, જરૂર નહીં અમારે દર્શન કે ભી જરૂર નહીં, દેરાસર મેં દર્શન કી જરૂર આઈ નહીં, મગર કરતા ભી આયે, ક્યુ કે પીછે વાલે કો એસા નહીં લગે કે વ્યવહાર ખોટા હૈ, વ્યવહાર કા પાલન કરતે હૈ, સમુદાય કા લીએ હમ કરતા હૈ, હમારે ક્યાં જરૂર નહીં, મૂર્તિ કા હમ અમૂર્ત હો ગયા, અમૂર્ત કા દર્શન, અમૂર્ત કા ધ્યાન, અમૂર્ત કા ચારિત્ર દેખા હૈ હમને, અમૂર્ત કા ચારિત્ર ક્યા હૈ હમને દેખા હૈ, હમારા અનુભવ માં હૈ, વ્યવહાર કા પાલન શિક્ષણકર ભી કરતે, વ્યવહાર કા પાલન શિક્ષણકર ભી કરતે, વ્યવહાર કા પાલન શિક્ષણ કરના હી પડતા હૈ, વ્યવહાર કા પાલન શિક્ષણ બહુ અચ્છી કરતે જ્યાદા કરતા હૈ, ક્યુકિ ધર્મ ઇસલિયે કહેતે હૈ કે અગર હમ નહીં કરેંગે તો પીછે વાલે પાલેંગે નહીં, કે હમ નહીં કર એટલા માટે કરે, એ પોતે જો ના કરે તો પાછળના લોકો પબ્લિક બધી એસી ચલી જાય, નહીં તો ફિર એક નવી મૂર્તા પેદા હોગી, નવી મૂર્તા ઓર પેદા હોગી, એક ત્યાં એક નવી મૂર્તા પેદા થશે, મૂર્છા કહીએ, આપ ફિર ઉસકો મૂર્છા કહીએ, યે નવી મૂર્છા મેં પેદા કી હૈ, ઓર ઠીક તમને માનું હોય બાત કો, તો કે જો તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો માની લઉં, અમે કરીએ નહીં, અમારે અમારે કોઈ લેના દેના નહીં, हमको जो संकेत मिला है सबको दे दिया, बोल दिया कि तुम्हें ऐसा जो करना हो तो करो, नहीं करना हो तो यह संकेत सिमंदर स्वामी ने दिया आपको, यह संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको? ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको? स्वामी को क्या जरूर है, इनकी कुछ जरूर नहीं, इनके तो ताकि दुनिया का ब्रह्मांड भगवान हो के व्यवहार में रखता है और नीचे भी रखता है, इनकी क्या जरूर है, जरूर जिसको है उसको है। मैं तो सिर्फ आप कह रहे हैं, आप जब यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला, संकेत मिला है, उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा, कि आप जो पूछे ना कि मैंने संकेत मिलो वो, तो के लोगों तात्पर्य समझे थे कि आ संकेत तमने सिमंदर स्वामी थी मिलो कि कोई बीजा भगवान थी मिलो। સંકેત મળ્યો કમી હૈ હિન્દુસ્તાન હિન્દુસ્તાન કમી હૈ ભૂલતા તો ભૂલતા થયા મહાસાગર હો ગયા મૂર્છા તો ઘણી મૂર્છા તો બહુ એ મૂર્છા કમી કરને કે લીધે હો રહ્યા હૈ। आपने सत्य बताता हूँ, ये मूर्छा जो महासागर हो गया इससे कमी करने के लिए मूर्छा, ये भी मूर्छा है, ये भी मूर्छा है, इससे आगे जाने का है, मूर्छा से मूर्छा काटने का है, मूर्छा से मूर्छा काटने की है। ये जब तक शरीर भारी